શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 37મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સંવત 1864ના ફાગણ સુદ એકાદશીને દિવસે પ્રાતઃકાળે સ્નાન સંધ્યા આદિ નિત્ય કર્મમાંથી પરવારી ભગવાન શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાનો મોટો ઉત્સવ ઉજવ્યો. પછી અભયરાજાના દરબારના ચોકમાં રાત્રિના સમયે સુંદર સભાનું આયોજન કર્યું. તે સમયે ભગવાન શ્રીહરિના આશ્રિત સંતો ભક્તો પોતપોતાની મર્યાદા પ્રમાણે સભામાં બેઠા હતા. તે સભાની મધ્યે ઊંચા સિંહાસન ઉપર સ્વયં શ્રીહરિ જેમ આકાશને વિશે તારામંડળની મધ્યે શરદ ઋતુનો ચંદ્રમા શોભે તેમ શોભી રહ્યા હતા. હે રાજન, તે સમયે ત્યાગી સંતોએ તથા ગૃહસ્થ ભક્તજનોએ જુદું જુદું શ્રીહરિનું પૂજન કર્યું તથા રાત્રિને વિશે શ્રીકૃષ્ણ ભગવાનના સંકીર્તન સાથે જાગરણ કરવા લાગ્યા. તે સમયે શિવરામ વિપ્ર નામના એક ઉત્તમ બ્રાહ્મણ ત્યાં આવ્યા. તે બહુ બુદ્ધિમાન હતા. શિયાણી ગામના એ વિપ્ર મુમુક્ષુ અને ધાર્મિક વૃત્તિવાળા અને કવિત્વ શક્તિને ધરનારા હતા. સર્વત્ર ભગવાનપણાની પ્રસિદ્ધિને પામેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ્ઞાતિ સંપ્રદાય અને દેશ આદિ જાણવાની ઈચ્છાથી સૌવીર દેશના રાજા હરિસિંહે તેમને ગઢપુર મોકલ્યા હતા. હે રાજન, સભામાં પધારેલા શિવરામ વિપ્રે શ્રીહરિ તથા સંતોને પ્રણામ કર્યા. તે સમયે શ્રીહરિએ તેમનો આદર સત્કાર કર્યો અને આસન આપી સભામાં બેસાડી તેમને આગમનનું કારણ પૂછ્યું. તેથી તે વિદ્વાન વિપ્ર શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામીન, આ પૃથ્વી પર નવીન સંપ્રદાયનું પ્રવર્તન કરનારા તમારી કેટલાક લોકો ખૂબ જ પ્રશંસા કરે છે અને કેટલાક લોકો આક્ષેપો સાથે નિંદા પણ કરે છે. તે બંને પ્રકારની વાતો સાંભળી અતિ આશ્ચર્યચકિત થયેલા અમારા રાજા હરિસિંહજીને એ બંને પ્રકારની વાતોમાંથી સત્ય શું છે તે જાણવાની ઈચ્છા છે. તેથી આપનો ચરણ સેવક મને તત્કાળ આપની સમીપે મોકલેલ છે. હે સંતોના સ્વામી, શંકાશીલ રાજાએ સત્ય જાણવા મને તમારી પાસે મોકલ્યો છે. તેથી હું અહીં તમારી પાસે આવ્યો છું. આપના અને આપના આશ્રિત સમસ્ત સંતો ભક્તોના દર્શન કરતા જ આપનો અસત સંપ્રદાય સંબંધી સંશય તો દૂર થઈ ગયો છે, છતાં અમારા મહારાજાએ પૂછાવેલા કેટલાક પ્રશ્નો છે જે હું તમને પૂછું છું. હે સ્વામીન, આપશ્રીનો દેશ કયો છે? જન્મભૂમિ કઈ છે? જ્ઞાતિ કઈ છે? આપશ્રીના પિતાનું નામ શું છે? આપનો વેદ કયો છે? શાખા કઈ છે? ગોત્ર કયું છે? પ્રવર કેટલા છે? આપશ્રીનો સંપ્રદાય કયો છે? આપને વૈષ્ણવી દીક્ષા આપનાર ગુરુ કોણ છે? આપને કયું શાસ્ત્ર પ્રિય છે? આપ કઈ રીતની ભક્તિ કરવામાં માનો છો? આપના આશ્રિતો અનેક દેવતાઓનું પૂજન અને સ્થાપન કરે છે, તેમાંથી તમે કોને ઈષ્ટદેવ માનો છો? અન્ય દેવતાઓનું સ્થાપન અને પૂજન શા માટે કરો છો? તમારા સંપ્રદાયમાં કુળદેવીના સ્થાને કોણ છે? કંઠમાં ધારણ કરવા યોગ્ય કંઠી કેવા પ્રકારની માન્ય કરેલ છે? તિલક કેવા પ્રકારનું માન્ય કરેલ છે? તમારા સાધુઓ બીજા લૌકિક સાધુઓ કરતા જ્ઞાન વૈરાગ્યાદિક લક્ષણોમાં ભિન્ન જણાય છે અને તેને તમારા ભક્તો પરમહંસ એવા શબ્દથી શા માટે સંબોધે છે? હે પ્રભુ, આપણા વિશેની સત્ય હકીકત જાણવાની ઈચ્છાથી અમારા મહારાજાએ આ 18 પ્રશ્નો પૂછાવ્યા છે. તેથી આપ કૃપા કરીને આના યથાર્થ ઉત્તરો આપો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે હરિસિંહ રાજાએ પૂછાવેલા પ્રશ્નોનું શિવરામ વિપ્રના મુખેથી શ્રવણ કરી શ્રી નારાયણ મુનિ પોતાના આશ્રિત ભક્તજનોને પણ નિસંશય કરવા, પ્રશ્નોના ઉત્તરો યથાર્થ આપવા લાગ્યા. શ્રીહરિ કહે છે, હે વિપ્ર, ઉત્તર કૌશલ દેશમાં અયોધ્યા નામે નગર આવેલું છે. તેનાથી ઉત્તર દિશામાં બે યોજન દૂર છપૈયા નામનું ગામ આવેલું છે. તે છપૈયા ગામ અમારી જન્મભૂમિ છે. ત્યાં એક સરવરિયા જ્ઞાતિના ઉત્તમ બ્રાહ્મણ રહેતા હતા. તેમનું નામ હરિપ્રસાદજી હતું. પાંડે અટકના એ વિપ્ર બહુ જ બુદ્ધિમાન, ઉદાર સ્વભાવના અને ધાર્મિક વૃત્તિના હોવાથી સ્વયં ધર્મદેવ છે એવી મહાકીર્તિથી પ્રસિદ્ધિ પામ્યા હતા. તેઓ સુરનેત્રુ રાજવંશના કુલગુરુ હતા. તે વંશના રાજાઓ હંમેશા તેમના ચરણકમળની સેવા કરતા રહેતા. એ વિપ્ર અમારા પિતા છે, તેમજ સાવરણી અમારું ગોત્ર છે. ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ આ પ્રસિદ્ધ ત્રણ અમારા પ્રવર છે. અમારો સામવેદ છે, કૌથુમી શાખા છે. મારા પિતા આદિ સંબંધીજનો મને નીલકંઠ એવા નામે બોલાવતા. એ રીતે મારું નામ નીલકંઠ છે. મને બાલ્યાવસ્થાથી જ અસત પુરુષોનો પ્રસંગ ગમતો નહીં અને બાલક્રીડામાં પણ બિલકુલ રુચિ થતી નહીં. તેથી નિરંતર હું સત્પુરુષોનો સમાગમ કરતો રહેતો. હે વિપ્ર, જન્મથી આઠમે વર્ષે પિતાજી થકી યજ્ઞોપવિત સંસ્કાર મને પ્રાપ્ત થયા. ત્યારથી આરંભીને અત્યાર સુધી અતિ આદરપૂર્વક યથાર્થ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરું છું. પૂર્વના શુભ સંસ્કારોને કારણે તથા મોટા પુરુષોની મારા ઉપર થયેલી પ્રસન્નતાને કારણે મારા અંતરમાં ભગવાન શ્રીકૃષ્ણને વિશે સ્વાભાવિક નિર્મળ ભક્તિ વર્તે છે. હે વિપ્ર, શ્રીમદ ભાગવત આદિ પુરાણોનું શ્રવણ કરતા મને અંતરમાં ભગવાન શ્રીકૃષ્ણના સાક્ષાત દર્શન કરવાની ઈચ્છા જાગ્રત થઈ અને ઘર આદિ પદાર્થોમાં અત્યંત અરુચિ ઉત્પન્ન થઈ. પછી તીવ્ર વૈરાગ્યના વેગે મેં ભાઈ આદિ સંબંધીજનોનો અને ઘરનો ત્યાગ કરી વિકટ વનની વાટ લીધી. અંતરમાં પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના દર્શનની મને ઉત્કટ ઈચ્છા વર્તતી હતી. તેથી તેવા દર્શન કરાવનારા સદગુરુની શોધમાં પૃથ્વી પર એકલા જ ફરતા ફરતા શ્રી મુક્તનાથ આદિ અનંત પુણ્યક્ષેત્રોની મેં તીર્થયાત્રા કરી. હે વિપ્ર, પૃથ્વી પર જે જે પુરુષો મોટા ગુરુ કે સદગુરુ તરીકે, મહાપુરુષ તરીકે, મહાસિદ્ધ પુરુષ કે પ્રકાંડ પંડિત તરીકે પ્રસિદ્ધ હતા, તે સર્વે પુરુષોની સમીપે જઈ હું વિનમ્રભાવે પ્રશ્ન પૂછતો કે જે ઉપાય કરીને મને સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન થાય તે ઉપાય જો તમે જાણતા હો તો કૃપા કરીને મને કહો, તો મને પ્રગટ ભગવાનનું દર્શન થાય. હે વિપ્ર, મારો આ પ્રશ્ન સાંભળી કેટલાક ગુરુઓ મહાપુરુષો મૌન ધારણ કરી લેતા. કેટલાક તો ક્રોધ કરી તે જ ક્ષણે મારું કુત્સિત વચનોથી અપમાન કરી લેતા. આ રીતે મને મારા પ્રશ્નનો ઉત્તર ક્યાંયથી મળ્યો નહીં અને જે જે ઉત્તરો આપતા તે અવળા ઉત્તરો જ આપતા. છતાં તેઓએ કરેલા અપમાન અને તિરસ્કારોને હું સહન જ કરતો કે જાણે મારી તે પરીક્ષા કરતા હશે. પરંતુ અંતે તો તેમનો ત્યાગ કરી આગળ વધતો. હે વિપ્ર, હું એમ માનતો કે પૂર્વે ઋષભદેવના પુત્ર જડભરત અજ્ઞાનીજનોએ કરેલા અપમાન તિરસ્કાર આદિ કુચેષ્ટાઓને અને દુર્વચનોને સહન કરતા, તેમ મારે પણ ગુરુઓ અને સદગુરુઓએ કરેલા અપમાન અને દુર્વચનોને સહન કરવા જોઈએ. તેથી હું તે સર્વે સહન કરતો રહેતો. આ રીતે એક ભગવાન શ્રીકૃષ્ણનું જ મનમાં ચિંતવન કરતા મને અનેક તીર્થોનું સેવન કરી સૌરાષ્ટ્ર પ્રદેશના ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા પીપલાણા ગામે વિરાજમાન વૈષ્ણવોના આચાર્ય સમર્થ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના સંવત 1856ના જેઠવદ 12મી તિથિએ પુણ્ય દર્શન થયા. હે વિપ્ર, તે સમયે મેં સદગુરુ રામાનંદ સ્વામીને પૂર્વની માફક જ અતિ વિનયથી ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શનનો પ્રશ્ન કર્યો. મારો પ્રશ્ન સાંભળીને તો તે મારા ઉપર બહુ જ રાજી થયા અને અતિશય મધુર વચનો વડે મને કહેવા લાગ્યા કે હે વર્ણિરાજ, તમે અત્યારે અહીં આસન સ્થિર કરીને બેસો અને હૃદયમાં ભગવાન શ્રી રાધાકૃષ્ણનું ધ્યાન કરી તેમનો અષ્ટાક્ષર મંત્રનો જપ શરૂ કરો. તેમ કરવાથી તમને અત્યારે જ સમાધિમાં સાક્ષાત ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થશે. આ પ્રમાણે સદગુરુ રામાનંદ સ્વામીએ કહ્યું તેથી હું તો ખૂબ જ આનંદ પામ્યો અને અતિહર્ષથી સ્વામીના કહેવા પ્રમાણે અંતરમાં ધ્યાન કરવા લાગ્યો અને તે જ ક્ષણે તેમની કૃપાથી હું ત્રણ અવસ્થાથી પર થઈ સમાધિમાં ઉતરી ગયો. ત્યારે મને મારા હૃદય કમળમાં અલૌકિક તેજપુંજનું દર્શન થયું. તે તેજને વિશે શ્રી વૃંદાવન વિહારી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન થયું. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની રાધારમા આદિક શક્તિઓ સેવા કરી રહ્યા હતા અને સ્વયં ભગવાન વેણું વગાડવામાં મશગુલ હતા. હે વિપ્ર, મેં તે સમયે સાક્ષાત શ્રીકૃષ્ણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બે હાથ જોડી પ્રાર્થના કરી કે હે શ્રીકૃષ્ણ ભગવાન, આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. ત્યારે અતિશય પ્રસન્ન મુદ્રામાં જણાતા ભગવાન શ્રીકૃષ્ણ મને આનંદ પમાડવા મધુર વચનો કહેવા લાગ્યા કે હે વર્ણી, અત્યારે આ લોકમાં વૈષ્ણવ ગુરુઓમાં અગ્રેસર આ રામાનંદ સ્વામી નામે પ્રસિદ્ધ સદગુરુ છે. તે મારા અનન્ય સખા અને એકાંતિક ભક્ત એવા સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર છે એમ તમે જાણો. હું તેમને આધીન છું, તેથી જ તમને મેં મારું પ્રત્યક્ષ દર્શન આપ્યું છે. તે ઉદ્ધવજી સર્વજનોના કલ્યાણ કરવા માટે જ મારી ઈચ્છાથી જ આ પૃથ્વી પર પ્રગટ થયા છે. તમે તેમની સેવા પરિચર્યા કરશો તો તમને અખંડ મારા પ્રત્યક્ષ દર્શનનો મનોરથ છે તે પૂર્ણ થશે, તેમાં કોઈ સંશય રાખશો નહીં. અને જે અન્ય મનુષ્યો પણ શરણો સ્વીકારશે તે સર્વેજનો પણ આ સંસારના બંધનમાંથી મુક્ત થશે, તથા તેમના આશ્રિતોમાં જે જે મનુષ્યો મારામાં અનન્ય ભાવ રાખી તેમનો દ્રઢ વિશ્વાસ પ્રાપ્ત કરશે તે સર્વેજનો આને આ દેહે કરીને મારા પ્રત્યક્ષ દર્શન કરશે. હે વર્ણી, આ પૃથ્વી પર જે કોઈ નરનારીઓ કદાચ જેવો રામાનંદ સ્વામીનો મહિમા છે તેવો સમજી ન શકે, છતાં પણ તેમણે પ્રવર્તાવેલા આ નૂતન સંપ્રદાયનો આશ્રય કરશે તો તેઓ ગમે તેવા મહાપાપે યુક્ત હશે, છતાં પણ હું તેમના સમસ્ત પાપનો વિનાશ કરી દેહને અંતે મારું મંગલકારી દર્શન આપી તે સર્વેને મારા ધામમાં લઈ જઈશ. એથી હે વર્ણી, તમે પણ શ્રી રામાનંદ સ્વામીનો પ્રેમથી આશ્રય કરો અને સુખી થાવો. હે વિપ્ર, આ પ્રમાણેના ભગવાન શ્રીકૃષ્ણના અમૃત સમાન વચનો સાંભળી મને અંતરમાં બહુ જ આનંદ થયો. પછી હું સમાધિમાંથી જાગ્રત થયો અને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનું મેં શિષ્યપદ સ્વીકાર્યું. ત્યારે શ્રી સ્વામી મને દીક્ષા આપી સહજાનંદ સ્વામી એવું નામાભિધાન કરી કહેવા લાગ્યા કે હે વર્ણી, તમારે જીવ, માયા અને પરમાત્મા આ ત્રણના સ્વરૂપનો નિર્ણય જાણવો હોય તો તે રામાનુજાચાર્યે કરેલા શ્રીભાષ્ય, ગીતાભાષ્ય આદિ ગ્રંથો દ્વારા જ તત્વપૂર્વક જાણવો, તથા ભગવાન શ્રીકૃષ્ણના સર્વે વ્રતો અને ઉત્સવોનો નિર્ણય જો તમારે કરવો હોય તો તે શ્રી વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલેશ ગોસ્વામીએ બતાવેલો નિર્ણય સ્વીકારવો, કારણ કે તેમનો નિર્ણય સર્વોત્તમ છે અને ભગવાન શ્રીકૃષ્ણની સેવા રીતિ પણ તેમણે જે બતાવેલી છે તે ગ્રહણ કરવી, તેમની સમાન સ્નેહપૂર્વક કરવાની સેવાની રીત બીજા આચાર્યોએ કહેલી નથી. વળી હે નીલકંઠ વર્ણી, લોક અને શાસ્ત્ર નિંદિત કર્મ હોય, તેનો ભલે ને મોટા પુરુષોએ આચરણ કર્યું હોય, છતાં તે દોષરૂપ હોવાથી તમારે ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં. મોટા પુરુષો હોય કે સામાન્ય પુરુષો હોય, તે સર્વેમાંથી દત્તાત્રેયની જેમ ગુણ જ ગ્રહણ કરવો. તેવી જ રીતે ઘણા શ્લોકોવાળા મોટા શાસ્ત્રો હોય કે અલ્પ શ્લોકોવાળા નાના શાસ્ત્રો હોય, તેમાંથી ધર્મે સહિત ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવારૂપ સારનું ગ્રહણ કરવું. હે વિપ્ર, આ પ્રમાણે રામાનંદ સ્વામીએ મને બોધ આપી મારા ઉપર મોટો અનુગ્રહ કરેલો છે. હે વિપ્ર, તે રામાનંદ સ્વામી પણ રામ શર્મા નામે ઉત્તર કૌશલ દેશમાં અયોધ્યાપુરીમાં સરવરિયા બ્રાહ્મણકુળમાં પ્રગટ થયા હતા. તે સર્વે ગુણ સંપન્ન ઋગ્વેદી બ્રાહ્મણ હતા. હે વિપ્ર, પૂર્વજન્મના સંસ્કારોને લીધે તે રામ શર્માની બાલ્યાવસ્થાથી જ અતિશય તીવ્ર વૈરાગ્યની સાથે ભગવાન શ્રીકૃષ્ણને વિશે સહજપણે ભક્તિ વર્તતી હતી. તેમના પિતા અજય વિપ્રે તેમનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો, પછી નિસ્પૃહ અને પવિત્ર જીવન જીવતા રામ શર્મા વેદાધ્યયન કરવાને બહાને એકલા ઘરમાંથી વનમાં વિચરવા ચાલી નીકળ્યા. જીતેન્દ્રિય તે રામ શર્મા વિપ્ર સર્વલોકને પાવન કરી હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણનું જ ચિંતવન કરતા અને તીર્થયાત્રાને વિશે ફરતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવ્યા. હે વિપ્ર, તે સૌરાષ્ટ્ર પ્રાંતમાં રામ શર્માને મહાયોગી આત્માનંદ મુનિના દર્શન થયા. તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા તીવ્ર વૈરાગ્યવાળા હતા અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ગોપાળાનંદ નામના મહાયોગીના ઉત્તમ શિષ્ય હતા. તે ગોપનાથ શિવ મંદિરમાં હંમેશા નિવાસ કરીને રહેતા હતા. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રામ શર્મા આત્માનંદ સ્વામીના શિષ્ય થઈ રામાનંદ સ્વામીના નામથી પ્રસિદ્ધ થઈ ત્યાં રહેવા લાગ્યા અને ગુરુ પાસેથી અષ્ટાંગ યોગ શીખ્યા. ત્યાર પછી રામાનંદ સ્વામીને સમાધિની સ્થિતિ પ્રાપ્ત થઈ, તેમાં નિરાકાર બ્રહ્મતેજ માત્ર જોવામાં આવ્યું. તેથી ગુરુને કહ્યું કે હે ગુરુવર્ય, હું બ્રહ્મતેજને વિશે રહેલી ભગવાન શ્રીકૃષ્ણની સદાય સાકાર દિવ્યમૂર્તિના દર્શન કરવા ઈચ્છું છું. ત્યારે આત્માનંદ સ્વામીએ તેમને કહ્યું કે હે રામાનંદ, એ નિરાકાર તેજ છે, તેજ શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ છે. તેથી અન્ય સાકાર સ્વરૂપે શ્રીકૃષ્ણ છે નહીં. આ પ્રમાણે ગુરુએ શ્રીકૃષ્ણ ભગવાનના આકારને ખોટો કહ્યો, તેથી રામાનંદ સ્વામી અતિશય દુઃખી થયા અને નિરાકારવાદી ગુરુનો તત્કાળ ત્યાગ કરી ત્યાંથી તે ચાલી નીકળ્યા. હે વિપ્ર, ત્યાર પછી શ્રીકૃષ્ણ ભગવાન સદાય સાકાર દિવ્ય મનોહર મૂર્તિવાળા છે. એવી રીતે પરમાત્માના સદાય સાકારપણાનું સ્થાપન કરનારા અને દિવ્ય દર્શન કરાવનારા આ પૃથ્વી પર એક પરમ વૈષ્ણવાચાર્ય શ્રી રામાનુજાચાર્ય છે એમ જાણીને રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં રામાનુજાચાર્યની આરાધના કરી અને સમાધિમાં તેમનું પ્રત્યક્ષ દર્શન પામી તેમની પાસેથી પંચ સંસ્કારના લક્ષણવાળી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી. અર્થાત સમાધિમાં જ રામાનુજાચાર્યે તેમને તપ્તમુદ્રા આપી 12 ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરાવ્યા, નામકરણ કર્યું, અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો અને યાગવિધિ પણ કરાવ્યો. આ પ્રમાણે દીક્ષા આપી ભાગવત ધર્મનો બોધ કર્યો. હે વિપ્ર, ગુરુ રામાનુજાચાર્યજીએ કહેલા ભાગવત ધર્મનું પાલન કરતા તેમની પ્રસન્નતાથી ધ્યાન સમયે હૃદયમાં અને પૂજાના સમયે મૂર્તિમાં પ્રત્યક્ષ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન રામાનંદ સ્વામીને થવા લાગ્યા. સદાય સાકાર મૂર્તિ ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થવાથી રામાનંદ સ્વામીનો મનોરથ પૂર્ણ થયો. પછી ગુરુની આજ્ઞાથી મુમુક્ષુઓને કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપવા પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. જે જે મનુષ્યો તેમના શિષ્ય થતા તે સર્વેજનો તેમની કૃપાથી સર્વોત્તમ ધર્મ અને ભક્તિનિષ્ઠાવાળા થઈ નિર્મળ જીવન જીવતા, તેમાંથી કેટલાક નરનારીઓને સમાધિમાં સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન થતું, તે રામાનંદ સ્વામીનો આશ્રય કરનારાઓ મદ્ય, માંસ, વ્યભિચાર આદિ કુકર્મોનો તત્કાળ ત્યાગ કરી દેતા. હે વિપ્ર, નિર્દંભ ભક્તિ તથા સર્વોત્તમ જ્ઞાનને કારણે તથા અહિંસાદિ યમો અને શૌચાદિ નિયમોના પાલનને કારણે તથા ઉત્કૃષ્ટ બુદ્ધિ, તીવ્ર વૈરાગ્ય અને સ્વધર્મનું પાલન કરવું આદિ અનંત સદ્ગુણોને કારણે રામાનંદ સ્વામી પૃથ્વી પર સર્વ કરતા સર્વ પ્રકારની શ્રેષ્ઠ સિદ્ધિને પામ્યા. તેથી મનુષ્યો તેમની બહુ પ્રકારના વસ્ત્રો, આભૂષણો, ધન વગેરેથી ખૂબ જ પૂજા કરવા લાગ્યા. પરંતુ અપરિગ્રહ સ્વભાવના ગુરુ રામાનંદ સ્વામી તે સંપત્તિ દાનમાં અને ધર્મકાર્યમાં વાપરી નાખતા. હે વિપ્ર, આ રીતે અનેક વિપ્રોને વસ્ત્રો તથા અલંકારોના દાન આપ્યા અને મોટા મોટા અન્નક્ષેત્રોના નિર્માણ કરાવ્યા. તેથી જીતેન્દ્રિય, નિષ્કામી, નિર્લોભી, અપરિગ્રહી, અક્રોધી, નિર્માની એવા સ્વામીને બહુ લોકો માનવા લાગ્યા. હે વિપ્ર, તે સમયે સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદમાં આસક્ત અને દંભી તથા દુર્બુદ્ધિવાળા અન્ય વૈષ્ણવો હતા, તેવો શ્રી રામાનંદ સ્વામીનો ઉત્કર્ષ સહન કરી શક્યા નહીં. તેથી તેમની પ્રતિષ્ઠાનો ભંગ કરી માનહાનિ કરવાની ઈચ્છાથી કેટલાક અધર્મી વૈષ્ણવો સ્વામીમાં કોઈ દોષ ન હોવા છતાં નિંદા કરવા પૂર્વક મિથ્યાપવાદનું આરોપણ કરવા લાગ્યા. હે વિપ્ર, તે દુષ્ટ વૈષ્ણવો રામાનંદ સ્વામી સાથે બહુ પ્રકારના શાસ્ત્રાર્થ કરી બ્રહ્મવિદ્યા ઉપર વાદવિવાદ કરવા લાગ્યા, છતાં પણ કોઈ તેમને જીતવા સમર્થ થયા નહીં અને તેઓનો વારંવાર પરાજય થવા લાગ્યો. તેથી તેઓ અતિશય ક્રોધાયમાન થઈ રામાનંદ સ્વામીને વારંવાર ઉપદ્રવ આપવા લાગ્યા અને મર્મભેદી અશ્લીલ શબ્દો બોલી સ્વામીની ભર્ત્સના કરવા લાગ્યા. કેટલાક દુષ્ટજનો હતા, તે રામાનંદ સ્વામીને એકાંત સ્થળમાં લઈ જતા અને તેમનું તિલક ભૂસી નાખતા તથા કંઠી તોડી નાખતા. કેટલાક દુષ્ટો તો સ્વામીની શિખા કાપી નાખતા. હે વિપ્ર, અતિશય અભિમાની અને ઉદ્ધત અશુરાંશ પુરુષો સ્વામીના પૂજાના ઠાકોરજીના સિંહાસનને ભાંગીને ફેંકી દેતા અને કેટલાક ભગવાનની મૂર્તિનું અપહરણ કરી જતા, તેમજ કેટલાક તો સ્વામીના વસ્ત્રો હરી જતા હતા. હે વિપ્ર, કેટલાક ભયંકર શસ્ત્રધારી અને વિકરાળ આકૃતિવાળા વૈષ્ણવો રામાનંદ સ્વામીના આશ્રિત સંતોને અન્નક્ષેત્રોમાંથી બહાર કાઢી અન્નક્ષેત્રોને છિન્નભિન્ન કરી નાખતા હતા. હે વિપ્ર, આવી રીતે દુર્જનોના સર્વ પ્રકારના ઉપદ્રવોને સહન કરતા સ્વામી તત્કાળ વૃંદાવન તીર્થમાં આવી કોઈ એકાંત સ્થળમાં નિવાસ કરવા લાગ્યા. હે વિપ્ર, તે સ્થળમાં એકાગ્ર ચિત્તથી ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા હતા. તે સમયે તેમને સમાધિ થઈ તેમાં શ્રીકૃષ્ણ ભગવાન થકી શતશાસ્ત્ર સંમત એક અલગ નવીન સંપ્રદાય સ્થાપનાની પ્રેરણા પ્રાપ્ત થઈ. ત્યાર પછી વૈષ્ણવોના ઉપદ્રવને કારણે 12 ઉર્ધ્વપુંડ્ર તિલક આદિ ચિહ્નોનો ઉપરથી ત્યાગ કરી તેની જગ્યાએ શ્રીમદ ભાગવત આદિ શતશાસ્ત્રોના વચનોને અનુસારે પોતાના ઉદ્ધવ સંપ્રદાયના નવીન ચિહ્નોનું પ્રવર્તન કર્યું. અધ્યાત્મ જ્ઞાનની સિદ્ધિને માટે તો શ્રી રામાનુજાચાર્યે કરેલા શ્રીભાષ્યાદિ ગ્રંથોનો જ સ્વીકાર કર્યો અને પોતાના સંપ્રદાયના દ્યોતક ભાગવત ધર્મનું પુનઃ પ્રવર્તન કર્યું. ધર્મે સહિત જ ભક્તિ કરવી, આવો આ ઉદ્ધવ સંપ્રદાયનો મુખ્ય ઉદ્દેશ છે. તેનું પ્રવર્તન કરતા કરતા મુમુક્ષુજનોના હિતકારી સ્વામી પૃથ્વી પર તીર્થોમાં વિચરણ કરવા લાગ્યા. હે વિપ્ર, શ્રી રામાનંદ સ્વામી જે જે મનુષ્યો ઉપર અનુગ્રહ કરતા તે તે મનુષ્યોને પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતાથી સમાધિમાં તત્કાળ પ્રત્યક્ષ દર્શન થતા, આ રીતે મનુષ્યોનું હિત કરતા ગુરુશ્રી સ્વામી દ્વારિકાની યાત્રા કરી ગિરનાર પર્વતની તળેટીમાં પધાર્યા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિ જાણી ત્યાં નિવાસ કરવા લાગ્યા. હે શિવરામ વિપ્ર, આ પ્રમાણે જે શ્રીકૃષ્ણ ભગવાન થકી અણુમાત્ર પણ ન્યૂન નથી એવા સાક્ષાત ઉદ્ધવના અવતાર અને આ પૃથ્વી પર કૃષ્ણ ભક્તિના પ્રવર્તક એવા શ્રી રામાનંદ સ્વામી છે તે મારા ગુરુ છે. હે વિપ્ર, આ પ્રમાણે મારા દીક્ષાગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમની સમીપે જ બેઠેલા સર્વે તેમના આશ્રિત ભક્તજનોને મેં કહ્યું કે હે ભક્તજનો, આપણા આ ગુરુ શ્રી રામાનંદ સ્વામી છે તે સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર છે, તેથી આપણા આ સંપ્રદાયને સર્વશાસ્ત્રસંમત લક્ષણોવાળા વૈષ્ણવોએ માન્ય કરેલો ઉદ્ધવ સંપ્રદાય એવા નામથી જાહેર કરવામાં આવે છે. ત્યારે હે શિવરામ વિપ્ર, આ પ્રમાણે મારું વચન સાંભળી રામાનંદ સ્વામીના આશ્રિત સર્વે સંતો ભક્તોએ પણ કહ્યું કે ભલે, આજથી આપણા સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે, તેનો અમે ઉદ્ઘોષ કરીએ છીએ. હે વિપ્ર, અતિ સમર્થ તે સદગુરુ શ્રી રામાનંદ સ્વામી પોતાની ધર્મધુરાનો ભાર મને સોંપી આ લોકમાંથી અંતર્ધાન થયા અને તેમના પ્રતાપથી અત્યારે હું એ ધર્મધુરાનું વહન કરું છું. આ અમારા સંપ્રદાયને નવીન સંપ્રદાય જાણી અન્ય મતવાદીઓ ગામડે ગામડે અમારા સાધુઓને અત્યંત પીડવા લાગ્યા. ત્યારે આવા આપતકાળમાં તેઓને જેમ સુખ ઉપજે તેમ મેં આ ભૂમિ પર વર્તન કરાવ્યું, પરંતુ અત્યારે સદ્ધર્મના રક્ષક ગુરુ રામાનંદ સ્વામી અને ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાનના પ્રતાપથી સર્વેને સુખ શાંતિ વર્તે છે, તેથી આપતકાળ પૂર્વે જેમ સ્વસ્થચિત્તે વર્તતા હતા તેમજ અત્યારે વર્તીએ છીએ. હે વિપ્ર, આ પ્રમાણે મેં તમને અમારા સંપ્રદાય સંબંધી કરેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો. હવે અમારા ઈષ્ટદેવ કોણ છે તેની વાત કરું છું. અમારા ઈષ્ટદેવ સર્વકારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન છે. તે જ શ્રીકૃષ્ણ જ્યારે રાધિકાએ સહિત વિરાજમાન હોય ત્યારે રાધાકૃષ્ણ એવા નામથી કહેવાય છે, તથા રૂપ જે લક્ષ્મીજી તેણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવા નામે કહેવાય છે. તેવી જ રીતે હે વિપ્ર, તે શ્રીકૃષ્ણ નરના અવતારરૂપ અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવા નામે કહેવાય છે, અને તે શ્રીકૃષ્ણ જ્યારે રોહિણી પુત્ર બળદેવજી સાથે હોય કે પત્ની સત્યભામા આદિ પટરાણીઓ સાથે હોય ત્યારે બલકૃષ્ણ સત્યાકૃષ્ણ વગેરે નામોથી તેમને બોલાવાય છે. હે વિપ્ર, વાસુદેવાદી ચતુર્વ્યૂહ તથા કેશવાદી 24 રૂપો અને શેષશાયી પદ્મનાભ વારાહ વામન આદિ અનંત અવતારો પણ ભગવાન શ્રીકૃષ્ણના જ અવતાર સ્વરૂપો હોવાથી અમને માન્ય છે અને પૂજ્ય પણ છે. હે વિપ્ર, પાર્વતી દેવીએ સહિત શંકરને અમે માનીએ છીએ, તેનું કારણ તે પરદેવતા છે એ રીતે નહીં, પરંતુ તે આદિ વૈષ્ણવ છે અને સર્વે વૈષ્ણવોમાં શ્રેષ્ઠ અગ્રગણ્ય વૈષ્ણવ છે, અને પ્રાચીન બર્હિશ રાજાના પુત્ર પ્રચેતાઓને તેમણે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપી આ પૃથ્વી પર બ્રહ્મવિદ્યાની ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી છે, તેથી તેને માનીએ અને પૂજીએ છીએ. તેમજ ગણપતિજીને જે રીતે અમે માનીએ કે પૂજીએ છીએ તેનું કારણ એ છે કે ભગવાન શ્રીકૃષ્ણનો તે અવતાર છે એમ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલું છે, તથા વાયુપુત્ર હનુમાનજીને અમે માનીએ છીએ અને પૂજીએ છીએ તેનું કારણ તે અમારા કુળદેવતા છે અને સૂર્યનારાયણ તો ગાયત્રીના અધિષ્ઠાતા દેવ છે, તેથી દ્વિજ એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એવા આપણા સૌને માટે માન્ય અને પૂજ્ય છે જ. હવે તમને હું અમારા પ્રિય શાસ્ત્રોનો પરિચય કરાવું છું. હે ઉત્તમ વિપ્ર, ઉપનિષદોએ સહિત ચાર વેદ, કૃષ્ણ દ્વૈપાયન એવા વ્યાસજીએ કરેલ શારીરિક નામના બ્રહ્મસૂત્રો, 10 લક્ષણોવાળું શ્રીમદ ભાગવત પુરાણ, મહાભારતના ભીષ્મ પર્વમાં રહેલી શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારતના અનુશાસન પર્વમાં રહેલું શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર, મહાભારતના ઉદ્યોગ પર્વમાં રહેલ વિદુર નીતિ, સ્કંદપુરાણના છેલ્લા વિષ્ણુખંડમાં રહેલું શ્રી વાસુદેવ મહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ 8 શતશાસ્ત્રો અમને અતિશય પ્રિય છે. આ 8 શતશાસ્ત્રોમાં પણ શારીરિક સૂત્રો અને ભગવદ્ગીતા એ બે ગ્રંથ રામાનુજાચાર્યે કરેલા ભાષ્યયુક્ત અમને માન્ય છે, અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ તે મિતાક્ષરા ટીકાએ યુક્ત હોય તેવી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત આ ત્રણના નિર્ણયને માટે માન્ય છે. ભગવાન શ્રીકૃષ્ણનો અધિક ને અધિક મહિમા સમજવા માટે શ્રીમદ ભાગવત પુરાણના 10મ અને 5મ આ બે સ્કંધ અમને વધુ પ્રિય છે, તેમજ વેદના અર્થને અનુસરતા હોય એવા બીજા કોઈ પણ શાસ્ત્રો છે તે પણ આસ્તિક ગ્રંથો હોવાથી અમને પ્રમાણપણે માન્ય છે. હે વિપ્ર, ભગવાન શ્રીકૃષ્ણની આદ્યશક્તિ જે લક્ષ્મીજી છે તે અમારા સંપ્રદાયની કુળદેવી છે. હે વિપ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણના દ્વિજાતિઓએ તુલસીના કાષ્ઠમાંથી સૂક્ષ્મ મણિકાવાળી બેવડી કંઠી કંઠમાં ધારણ કરવાની અમે માન્ય કરેલી છે, અને શુદ્રજનોએ તો ચંદન આદિકના કાષ્ઠમાંથી બનાવેલી અને ભગવાન શ્રીકૃષ્ણના ચરણારવિંદના સ્પર્શથી પવિત્ર કરેલી સૂક્ષ્મ મણકાવાળી બેવડી કંઠી કંઠમાં ધારણ કરવા અમે માન્ય કરેલી છે. હે વિપ્ર, અમારા સંપ્રદાયના આશ્રિત માત્ર પુરુષો હોય તેમણે ગોપીચંદનની માટીથી કે ભગવાનની પૂજા કરતા બાકી રહેલા કેસર મિશ્રિત ચંદનથી વચમાં ગોળ ચાંદલાય સહિત ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું અમે માન્ય કરેલ છે. હે બ્રહ્મન, આ ઉદ્ધવ સંપ્રદાયમાં ઉર્ધપુંડ્ર તિલકના મધ્યે ખાસ કરીને રાધા અને લક્ષ્મીના પ્રસાદીભૂત કાશ્મીરી કુમકુમનો ચાંદલો કરવાનું વિશેષ પ્રમાણ છે. અમારા સંપ્રદાયમાં બે પ્રકારથી ભક્તિ થાય છે, એક છે જડભરતની રીત અને બીજી અંબરીશ રાજાની રીતમાં રહીને ભક્તિ કરવાનો માર્ગ છે. તેમાં જે અમારા સંપ્રદાયના ત્યાગી સાધુઓ છે તે સંસારના વિષયભોગમાં સુખમાં અનાસક્ત રહી ઋષભદેવના પુત્ર જડભરતની જેમ વર્તીને ભક્તિ કરે છે. નિર્માનીપણું, પંચવિષયમાં અનાસક્તપણું, કાયા મન વાણીથી અહિંસાપણું, અહંતા મમતાથી રહિતપણું અને આત્મનિષ્ઠા, આ 5 સદગુણો ભક્તિના અલંકારભૂત છે તે અમારા સાધુઓમાં જડભરતજીની જેમ રહેલા છે. હે વિપ્ર, ઉપરોક્ત 5 સદગુણોના અલંકારયુક્ત એવી જડભરતજીના જેવી ભક્તિ જે ત્યાગી સાધુના અંતરમાં ન હોય તે ત્યાગી સાધુ અમારા ઉદ્ધવ સંપ્રદાય થકી બહાર જાણવા. હે વિપ્ર, તેવી જ રીતે અમારા સંપ્રદાયમાં જે ગૃહસ્થ ભક્તજનો છે તેને બીજી રીતે અંબરીશ રાજાની પેઠે ધર્મ સહિત ભક્તિ કરવાની કહેલી છે. હે ઉત્તમ બ્રાહ્મણ, આ પ્રમાણે અધિકારના ભેદથી યોગ્યતાનુસારે અમારા સંપ્રદાયમાં બે પ્રકારની ભક્તિની રીતિ કહેલી છે. હે વિપ્ર, અમારા સંતો ભાગવત પરમહંસ એવા જડભરતજીના જેવો યોગી માર્ગ લીધો હોવાથી અને તેના જેવો નિર્માનાદિ ગુણોએ યુક્ત વર્તતા હોવાથી અમારા આશ્રિત હરિભક્તો તેમને પરમહંસ એવા નામથી સંબોધે છે. હે વિપ્ર, આ પ્રમાણે મેં તમારા 18 પ્રશ્નોના ઉત્તર આપ્યા છે, તેમાં ક્રમભેદ કર્યો છે તે તો વ્યાખ્યા કરવાની સાનુકૂળતાને લીધે કર્યો છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું વચન સાંભળી મુમુક્ષુ એવા શિવરામ વિપ્રે તેમને શાસ્ત્રોક્ત લક્ષણ સંપન્ન સાચા સદગુરુ જાણીને નિઃસંશયપણે તેમનો આશ્રય કર્યો. પછી શ્રીહરિના અનુગ્રહથી તે વિપ્રને તે જ ક્ષણે સમાધિદશા પ્રાપ્ત થઈ અને સમાધિમાં તેમને રાધિકાએ સહિત ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં ભગવાન શ્રીહરિના દિવ્ય દર્શન થયા. તેથી શ્રીહરિનું એકાંતિક ભાવે ભજન કરતા તે કૃતકૃત્ય થયા. હે રાજન, ત્યાર પછી શિવરામ વિપ્રે પોતાના યજમાન હરિસિંહ રાજાની પાસે જઈને પોતે જાતે જે અનુભવ્યું હતું તે તથા શ્રીહરિના મુખે જે સાંભળ્યું હતું તે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. હે નરાધીપ, ત્યારે સદબુદ્ધિમાન હરિસિંહ રાજા પણ અત્યંત રાજી થયા અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો આશ્રય કરી પરમ આનંદ પામ્યા અને તેમના મંત્રીઓ પણ શ્રીહરિનું શરણું સ્વીકારી પરમ આનંદ પામ્યા. સભામાં બેઠેલા તે સર્વે સંતો પણ પોતાના ઇષ્ટદેવ શ્રીહરિએ ઉદ્ધવ સંપ્રદાયના રહસ્યનું પ્રકાશન કર્યું તે સાંભળીને અતિશય આનંદ પામીને ગઢપુરમાં ફૂલદોળનો ઉત્સવ કરીને ભગવાનની આજ્ઞા થતાં હવે આસુરી ગુરુઓ અને રાજાઓનો ભય નિવૃત્ત પામ્યો હોવાથી પૃથ્વી પર નિર્ભયપણે વિચરણ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં શિવરામ વિપ્રના પ્રશ્નોત્તરમાં શ્રીહરિએ ઉદ્ધવ સંપ્રદાયનું પ્રકાશન કર્યું એ નામે 37મો અધ્યાય પૂર્ણ થયો.